श्री पद्म पुराण उत्तरखंड अध्याय 37 चैत्र ने वैशाख मासना विशेष उत्सवों वर्णन। वैशाख जेठ ने अषाढ़ मा जलस्थ श्री हरिना पूजन नु महत्व। पार्वती बोलिया, हे महेश्वर, बड़ा महीनाओं की विधि नु वर्णन करो। दरेक महीना में क्या क्या महोत्सव करवा जोईए अने ते माटेनी उत्तम विधि शू छे। हे सुरेश्वर, क्या महीनाना देवता क्या छे, कोनी पूजा करवी जोईए, ते पूजानो महिमा शू छे अने ते कई तिथिए करवी जोईए। महादेवजी बोलिया, हे देवी, हूँ दरेक महीनानी विधि कहूँ छू। पहला चैत्र मासना शुक्ल पक्षमां खास करीने एकादशी तिथिए भगवान ने झूला पर बेसाड़ीने पूजा करवी जोईए। आ डोलारोहणनो उत्सव बहु भक्ति साथे अने विधिपूर्वक उजवव जोईए। हे पार्वती, जे लोको कलियुगना पापोने हरी लेनारा भगवान श्री कृष्ण ने झूला पर बिराजेला जुए छे, ते स्वरूपमां तेमना दर्शन करे छे, तेज हजारों अपराधोथी मुक्त थई जाए छे। करोड़ों जन्ममां करेला पाप त्यां सुधी रहे छे ज्यां सुधी मनुष्य विश्वना स्वामी भगवान जगन्नाथ ने झूला पर बेसाड़ीने तेमने पोताना हाथे झूलावता नथी। जे लोको कलियुगमां झूला पर बैठेला जनार्दनना दर्शन करे छे, तेओ गोहत्यारा होय तो पण मुक्त थई जाय छे। पछी बीजा लोकोनी वात ज क्यां छे। डोलोत्सवथी प्रसन्न थईने समस्त देवताओ भगवान शंकरने साथे लईने झूला पर बैठेला भगवान श्री विष्णुना दर्शन करवा माटे आवे छे अने आंगणामां ऊभा रहीने हर्षपूर्वक स्वयं पण नाचे अने गाय छे। वासुकी वगैरे नाग अने इंद्र वगैरे देवता पण दर्शन माटे आवे छे। भगवान विष्णु ने झूला पर बिराजमान जोईने त्रणे लोकमां उत्सव थवा लागे छे। तेथी सैकड़ों कार्य छोड़ीने डोलोत्सवना दिवसे झूलणनो उत्सव करवो। जे लोको झूला पर बैठेला भगवान श्री कृष्णनी सामे रात्रे जागरण करे छे, तेमने एक निमेषमां ज बधा पुण्यनी प्राप्ति थई जाय छे। हे सुरेश्वरी, झूला पर बिराजमान दक्षिणाभिमुख भगवान गोविंदना एक वार पण दर्शन करीने मनुष्य ब्रह्महत्याना पापथी छूटी जाय छे। ओम डोलारूढाय विद्महे माधवाय च धीमहि तन्नो देवः प्रचोदयात्। झूला पर बैठेला भगवानना तत्वने जाणवा माटे आपणे ज्ञान प्राप्त करीए छीए, श्री माधवनुं ध्यान करीए छीए, तेथी देवाधिदेव भगवान विष्णु अमारा लोकोनी बुद्धिने प्रेरित करे। आ गायत्री मंत्र द्वारा भगवाननुं पूजन करवुं जोईए। माधवाय नमः, गोविंदाय नमः ने श्रीकंठाय नमः, आ मंत्रोथी पण पूजन करी शकाय छे। मंत्रोच्चारणी साथे विधिपूर्वक पूजन करवुं जोईए। गुरुने यथाशक्ति दक्षिणा आपवी जोईए तथा निरंतर भक्तिपूर्वक श्री विष्णुनी लीलाओनुं गान करता रहेवुं जोईए। आनाथी उत्सव पूर्ण थाय। हे सुमुखी, વધારે કહેવાથી શું લાભ? ઝૂલા પર બિરાજમાન ભગવાન વિષ્ણુ સર્વ પાપોને હરી લે છે। જ્યાં ડોલોત્સવ થાય છે ત્યાં દેવતા, ગંધર્વ, કિન્નર અને ઋષિઓ મોટે ભાગે દર્શન માટે આવે છે। તે સમયે ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્ર દ્વારા ષોડશોપચારથી વિધિવત પૂજા કરવી જોઈએ। આથી સંપૂર્ણ કામનાઓ પૂર્ણ થાય છે। હે સુવ્રતે, અંગન્યાસ, કરન્યાસ તથા શરીરન્યાસ બધું જ द्वादशाक्षर मंत्र थी करवू जोईए अने आ शास्त्रोक मंत्र थी ज महान उत्सवनुं कार्य संपन्न करवू जोईए। झूला पर सौथी ऊंचे लक्ष्मी सहित भगवान विष्णुने बेसाड़वा जोईए। भगवाननी आगळ थोड़ा नीचा स्थानमां वैष्णवोने, नारद आदि देवर्षिओने तथा विश्वक्सेन वगैरे भक्तोने स्थापित करवा जोईए। पछी पांच प्रकारना वाजिंत्रोना अवाज साथे विद्वान पुरुष भगवाननी आरती करे ने दरेक प्रहरमां यत्नपूर्वक पूजा पण करतो रहे। त्यार पछी नारियल तथा सुंदर केळा अने जळ साथे भगवानने अर्ध्य आपो। अर्ध्यनो मंत्र आ प्रमाणे छे। देव देव जगन्नाथ शंख चक्र गदाधर, अर्ध्यम गृहाण मे देव कृपां कुरु मम उपरी। 85 अध्यायनो 31 श्लोक। દેવતાઓના દેવતા, જગતના સ્વામી તથા શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા દિવ્ય સ્વરૂપ નારાયણ આ અર્ધ ગ્રહણ કરીને મારા પર કૃપા કરો. ત્યાર પછી ભગવાનના પ્રસાદ રૂપે ચરણામૃત વગેરે વૈષ્ણવોને વહેંચ્યું. વૈષ્ણવો વાજિંત્ર વગાડીને ભગવાનની સામે નૃત્ય કરે તથા બધા લોકો વારા ફરતી ભગવાનને ઝુલાવે. હે સુરેશ્વરી, પૃથ્વી પર જે જે તીર્થ અને ક્ષેત્ર છે તે બધા તે દિવસે ભગવાનના દર્શન કરવા આવે છે, એવું જાણીને આ મહાન ઉત્સવ અવશ્ય કરવો જોઈએ. હે પાર્વતી, વૈશાખ માસની પૂર્ણિમાના દિવસે વૈષ્ણવે ભક્તિ ઉત્સાહ અને પ્રસન્નતાની સાથે જગદીશ્વર ભગવાનને જળમાં પધરાવીને તેમની પૂજા કરવી, અથવા એકાદશીના દિવસે અત્યંત હર્ષ સાથે ગીત વાદ્ય અને નૃત્ય સાથે આ પુણ્યમય મહોત્સવ કરવો. ભક્તિપૂર્વક શ્રી હરિની લીલા કથાના ગાન કરતા રહીને આ શુભ ઉત્સવ ઉજવવો જોઈએ. તે સમયે ભગવાનને પ્રાર્થનાપૂર્વક કહેવું, હે દેવેશ્વર, આ જળમાં શયન કરો. જે લોકો વર્ષાકાળના આરંભમાં ભગવાન જનાર્દનને જળમાં શયન કરાવે છે તેમને કદી નરકની જ્વાળામાં તપવું પડતું નથી. હે દેવેશ્વરી, સોનું ચાંદી તાંબુ અથવા માટીના વાસણમાં શીતળ અને સુગંધિત જળ ભરીને તેમાં શ્રી વિષ્ણુને સ્થાપિત કરવા, ગોપાલ અથવા શ્રીરામની મૂર્તિની સ્થાપના કરવી, અથવા શ્રી શાલિગ્રામ શિલાની સ્થાપના કરવી, અથવા બીજી કોઈ પણ પ્રતિમા જળમાં રાખવી, તેનાથી પ્રાપ્ત થનારા પુણ્યનો અંત નથી. હે દેવી, આ પૃથ્વી પર જ્યાં સુધી પર્વતલોક અને સૂર્યના કિરણો વિદ્યમાન છે ત્યાં સુધી તેના કુળમાં કોઈ નરકમાં જતું નથી. તેથી જ્યેષ્ઠ માસમાં શ્રી હરિને જળમાં પધરાવીને તેમની પૂજા કરવી જોઈએ. આમ કરવાથી મનુષ્ય પ્રલય કાળ સુધી નિષ્પાપ રહે છે. જ્યેષ્ઠ અને સાઢના સમયે તુલસી દળવાળા શીતળ જળમાં ભગવાન ધરણીધરની પૂજા કરવી. જે લોકો જ્યેષ્ઠ અને અષાઢ માસમાં વિવિધ પ્રકારના પુષ્પોથી જળમાં સ્થિત શ્રી કેશવની પૂજા કરે છે તેઓ યમ યાતનાથી છુટકારો મેળવે છે. ભગવાન વિષ્ણુને જળ બહુ વહાલું છે તેથી તેઓ જળમાં શયન કરે છે. તેથી ગરમીના દિવસોમાં વિશેષ રૂપે જળમાં સ્થાપિત કરીને જ શ્રી હરિનું પૂજન કરવું જોઈએ. જે શાલિગ્રામ શિલાને જળમાં પધરાવીને ભક્તિ સાથે તેમની પૂજા કરે છે તે પોતાના કુળને પવિત્ર કરી દે છે. હે પાર્વતી, સૂર્ય મિથુન અને કર્ક રાશિ પર સ્થિત થાય ત્યારે જેણે ભક્તિપૂર્વક જળમાં શ્રી હરિની પૂજા કરી છે, વિશેષતઃ દ્વાદશીના દિવસે જેણે જળાશય વિષ્ણુની અર્ચના કરી છે, તેણે કરોડો યજ્ઞનું અનુષ્ઠાન કરી લીધું. જે વૈશાખ માસમાં ભગવાન માધવને જળપાત્રમાં સ્થાપિત કરીને તેમની પૂજા કરે છે ત્યાં પૃથ્વી પર મનુષ્ય નથી પણ દેવતા છે. જે દ્વાદશીના રાત્રે જળપાત્રમાં ગંધ વગેરે પધરાવીને તેમાં ભગવાન ગરુડધ્વજની સ્થાપના અને પૂજા કરે છે તે મોક્ષનો ભાગી થાય છે. જે શ્રદ્ધા રહિત પાપાત્મા નાસ્તિક સંયમ સંશયશીલ અને તર્કમાં જ સ્થિત રહેનારા છે આ પાંચ વ્યક્તિને પૂજાનું ફળ મળતું નથી. અશ્રદ્ધાન પાપાત્મા નાસ્તિકો અચ્છી સંશય અચ્છી સંશય હેતુ નિષ્ઠશ્ચ પંચેતે ન પૂજા ફલ ભાગીન 87મા અધ્યાયનો 19મો શ્લોક. એ જ પ્રમાણે જે જગતના સ્વામી મહેશ્વર શ્રી વિષ્ણુને સદા જળમાં રાખીને તેમની પૂજા કરે છે તે સદાને માટે મહાપાપોથી મુક્ત થઈ જાય છે. હે દેવેશ્વર, ઓમ રામ હ્રીમ રામાય નમઃ આ મંત્રથી ત્યાં પૂજન બતાવવામાં આવ્યું છે. ઓમ ક્લીમ કૃષ્ણાય ગોવિંદાય ગોપીજન વલ્લભાય નમઃ આ મંત્રથી જળને અભિમંત્રિત કરવું જોઈએ. ત્યાર પછી નીચેના મંત્રથી અર્ધ આપવો. દેવ દેવ મહાભાગ શ્રીવત્સ કૃત લાંછન મહાદેવ નમસ્તે અસ્તુ નમસ્તે વિશ્વભાવન અર્ધ્યમ ગૃહાણ ભો દેવ મુક્તિ મે દેહી સર્વદા 87મા અધ્યાયના 23 થી 24 શ્લોક સંખ્યા. અર્થ આ પ્રમાણે છે. દેવ દેવ મહાભાગ શ્રીવત્સના ચિહ્નોથી યુક્ત મહાન દેવતા વિશ્વને ઉત્પન્ન કરનારા ભગવાન નારાયણ, મારો અર્ધ ગ્રહણ કરો અને મને સદાને માટે મોક્ષ પ્રદાન કરો. જે વિવિધ પ્રકારના પુષ્પોથી ગરુડાસન શ્રી વિષ્ણુની પૂજા કરે છે તે બધા વિઘ્નોથી મુક્ત થઈને શ્રી વિષ્ણુના સાયુજ્યને પ્રાપ્ત થાય છે. દ્વાદશી એકાગ્ર ચિત્તે રાત્રે જાગરણ કરીને અવિકાર્ય અને અવિનાશી ભગવાન શ્રી વિષ્ણુનું ભક્તિપૂર્વક ભજન કરવું. આ પ્રમાણે ભક્તિની ઈચ્છાવાળા પુરુષે ભક્તિ ભાવથી તત્પર થઈને ભગવાન વિષ્ણુનો વૈશાખ સંબંધી ઉત્સવ કરવો જોઈએ, તથા તેમાં શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા સમસ્ત વિધિનું પાલન કરવું જોઈએ. હે મહાદેવ, આ પ્રમાણે કરવાથી કરોડો યજ્ઞો જેટલું ફળ મળે છે. આ ઉત્સવ કરનારા પુરુષ રાગ દ્વેષથી મુક્ત થઈને, મહામોહથી નિવૃત્ત થઈને આ લોકમાં સુખ ભોગવીને અંતમાં શ્રી વિષ્ણુના સનાતન ધામમાં જાય છે. વેદના અધ્યયનથી રહિત તથા શાસ્ત્રના સ્વાધ્યાયથી શૂન્ય મનુષ્ય પણ શ્રીહરિની ભક્તિ દ્વારા વૈષ્ણવ પદને પ્રાપ્ત થાય છે. અધ્યાય 37મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.